بسم الله الرحمن الرحيم والليل إذا يغشى قسم چه رات نی کہ تے ڈھاکی دے چھے والنهار إذا تجلى نے قسم چه دیوس نی جارے کہ تے پرکاشی نکلے چھے روشن تھائے چھے وما خلق الذكر والأنثى نے قسم چه تے نی کہ جینے نور مادا فیمیل نے میل پیدا کریا چھے ان سعیکم لشتا بے شک تماری کوششو الگ الگ چھے فاما من اعطا واتقا وصدق بالحسنى فسنيسره لليسرى پچھی جینے اللہ نے راہ ماں کائیں آپیو تتھا گناہو تھی بچیو ને સર્વોત્તમ બાબત ને સાચો માન્યો યાની કે સૌથી ઉત્તમ ઇસ્લામ ને સાચો માન્યો તો અમે તેને ઘણી જલ્દી સહેલાઈની સહેલાઈથી પસાર થાય તેવી ઉત્તેજનાને પ્રેરણા આપીશું وَأَمَّا مَنْ بَخِلَ وَاسْتَغْنَى وَكَذَّبَ بِالْحُسْنَى فَسَنُيَسِّرُهُ لِلْعُسْرَى અને જેણે કંજુસાઈ કરી તથા પોતાને અલ્લાહથી બેપરવાહ માન્યો અને સૌથી ઉત્તમ વાતોને જૂઠલાવી નેકીને જૂઠલાવી તો અમે ઘણી જલ્દી તેને સખ્તાઈમાં સપડાઈ જવાની ઉત્તેજના આપીશું ઇન્સ્પિરેશન આપીશું અને જ્યારે તે ઊંધે મોઢે જહન્નમમાં પડી નાશ પામશે નાબૂદ થઈ જશે ત્યારે તેનો માલ તેના કાંઈ જ કામમાં નહીં આવે ઇન અલયના લલહુદા વ ઇન લના લલઆખિરત વલઉલા બેશક હિદાયત કરવાનું અમારા માથે જરૂરી છે ને બેશક આખિરત ને દુનિયા અમારા અધિકારમાં છે અમારા તાબે છે યાની કે મર્યા પછીની જિંદગી અને આ જિંદગી فأنذرتكم نارا تلظى જેથી કરીને મેં તમને ભડભડતી આગથી બિવરાવ્યા છે لا يصلها الا الاشقى الذي كذب وتولى કે તેમાં કોઈ નહીં જાય સિવાય તે બદનસીબના કે જેણે જૂઠલાવ્યું અને મોઢું ફેરવી લીધું વસયુજન્નબુહલ અતકલ લઝી યુતી માલહુ યતઝક્કા અને નજદીકમાં જ તે પરહેજગારોને તે મુત્તકીને તેનાથી ઉગારી લેવામાં આવશે તેનાથી છોડાવી લેવામાં આવશે કે જે પોતાનો માલ પોતે પવિત્ર થઈ જાય પાક થઈ જાય એ મકસદથી અલ્લાહની રાહમાં આપે છે અને તેની પાસે કોઈને આપવા માટે એવી એકે વસ્તુ નથી કે જે બદલાની આશાએ આપવામાં આવે સિવાય કે તેનો મકસદ પોતાના ઊંચા દરજ્જાવાળા પાલનહારની ખુશી મેળવવાનો હોય ને આગળ જતાં તે જરૂર રાજી થઈ જશે